ચલો તમારે પૂછે છે કે આપણે વિચાર મનમાં વિશે વિચાર આવે ને તે પછી ખરેખર વસ્તુ બને ને તે કેવી રીતે થાય? વિચાર તો જુદી હોય છે, વિચાર તો એક્ઝોસ્ટ થતા હોય માઇન્ડ, જો વિચાર અંદર પૂરણ થયા એવું ગ્રહણ થતા હોય. ના ના, આ શું કે છે કે વિચાર આવે કે કોક માટે જમવા આવવાનું છે અને આવ્યું, એ કેવી રીતે બને છે એમ? દાદા એ એમ પૂછે છે કે મને વિચાર આવે કે આ ભાઈ મારે ત્યાં જમવા આવે આવવાના છે, અને પછી એ ભાઈ આવે છે જમવા, એનો શું કેમ થાય? એ તો પણ એડજસ્ટમેન્ટ હોય, કોઈ વખતે આપણે નવ જણને કહીએ કે કાલે તીરી આવશે, તમે એક જણ તો આવે રામ મોહન ભાઈ નો સવાલ છે કે દાદા ના વડગોડા માં એમને ઘોડાગાડી જોઈતી હતી, એમને જ ઘોડાગાડી જોવામાં આવી, તે કેમ બન્યું? એ જ એનું નામ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ, સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ એવા થાય તો મન તો બધું મન તો કેટલા સહયોગ જેવા થાય તારે એક કાર્ય ક્યાંથી લાયા બેગા હો ગયા સ્કૂલ મેં વાળા હે ને વો પહેલે સે થોડા થોડા ઈચ્છા ઇન્ડિકેશન સ્ટેરોટાઇપ હોય કમિંગ ઇવેન્ટ રાધે પૂછે છે કે મને જ્ઞાન લીધા પછી જેટલા વિચારો આવે કે સપના આવે કે હું ઊંઘી જાઉં એ બધું ડિસ્ચાર્જ છે? And you have to do nothing, just watch. Yeah, Akram Vignani has said, sabko discharge bana deta. Tell him, now I am beginning to see things that I did before. And ek aise hai. Maybe B side I put turn in the middle. B side. Ek aise hai ke mare kai karwan nahi, badhu joya janiya karwanu. Dusra khud koi kare, dekhne. Thank you, thank you. તમારે ક્યાં કરને કા ગાડી ચલા તૈ ચલાને કા આપ એકને કા પાણી છે પાણી છે તમારે દેખને કા ગાડી કોણ ચલાતા હે કેસે ચલાતા હે એ બધું સબ દેખને તું એટલે રાધે કૃષ્ણ નહી તું સિદ્ધાર્થ માતા રાધે કૃષ્ણ તો કદ કદ કારણ કરતા હે વો જો કદ કરતા હે રાધે કૃષ્ણ વો સબ ડિસ્ચાર્જ હે ઓર આપ જો કુછ કરતા હે વો ચાર્જ કભી કરને કા નહી ચાર્જ નહી હોતા દુસરા ક્યાં પૂછ કરી ગયા વોટ ઇઝ ધ સિગ્નિફિકન્સ ઓફ ઓમ સાઉન્ડ સાઉન્ડ દાદા ઓમ બોલે ને એ એનો જે અવાજ આવે ને ઓમ એનું શું મહત્વ છે અવાજ ના કોઈ કન્યકા નહીં એવો લોકો સમજતે નહીં તે ઓમ કા અવાજ કરને કે જતો ઓમ કા અવાજ કે લિયે ઓમ નહીં હે લોકો ઓમ અરે માં આ તો કે આ મંદિર મંદિર છે તો મેં ધંધો ખાલી ભરાય તો નહીં તો બધા ભાઈ લોકો છે શું છે ચોપડવા નથી પી ગયા હજી દલાલ દગા ની જીતી તો પી ગયા દવા જો ધ ઓઇન્ટમેન્ટ એન્ડ ધ ડ્રિંક ફોર ઇટ વોઝ ઓન્લી ફોર એક્સટર્નલ યુઝ એન્ડ ધ ડ્રિંક અચ્છા અચ્છા આઈ અન્ડરસ્ટેન્ડ ઓલ ધ ઇટ વોઝ અ કરેક્ટ મેડિસિન બટ ધ ડ્રિંક ટેલ દાદા ધેટ ધેર ઇઝ આઈ રીડ ઇન અ બુક યુ નો ધેટ ધેર ઇઝ બોલે લોક બોલેગા કે સચ્ચા હૈ ઓમકા અવાજ કરને કા હૈ અબ હમ અકેલા ના બોલેગા હાથ એસા આ જાયગા તો નાડી છીક દુસરા કરતા તું ના નહીં બોલ રહા વો ના બોલેગા તો રમી રમને ચલે જાય તું મત કરો એસા તું ઇધર આયા એટલે નહીં કરો નહી તો તું એસા કરતા ઓમ નમ મારે શું ઓમ ઓમ તે એમ કે આજે તમે 11મો આશ્ચર્ય છે એવું કહ્યું ને આ દાદા એ 11મો આશ્ચર્ય છે આશ્ચર્ય ની વંડર દસ કયા દસ આશ્ચર્ય કયા છે તમે ઇલેવન્થ વંડર છો ઓ સૂર્યનારાયણ ઓર દેવી દેવ ઓર દેવી સૂર્યનારાયણ કો સૂર્યાભ બોલતા હૈ સૂર્યાભ ઓર દેવી એ દોનો મહાવીર કા દર્શન કરને કો આયા થા દિન ભર દિન દિન મે દિવસ મે જબ વો બીમ કાલા હો ગયા થા વાહ સૂર્ય મે અતો નહીં ત્યાં કે કામ તો સો લાખી દુનિયા પર અંદર ગો થઈ ગયો એ દસ મો આ થઈ ગયો દિસ ઇઝ ટેન હસ્તે એનો કે ફોર વોટ ધ નાઈટ ચલો દાદા ડિડ ધ લાઈટ કમ ટુ અ સ્ટોપ ધેન ધેટ ઇઝ નો લાઈટ એટ ઓલ ઇન ધ વર્લ્ડ ફોર સમ ટાઈમ હાફ એન અવર ઓર ધેટ સમ બીજા કે આ પ્રશ્ન હે તમારા દાદા એને તો 10 10 આશ્ચર્ય જાણવા છે દાદા on it. You have to come to United States for 10 years. That's what I'm saying. પ્રકૃતિ હે પુરુષ ઠીક છે. લલિતાબેન કે છે કે આ જે પુરુષાર્થ તમે કયો પુરુષાર્થ એ રિલેટિવ સેલ્ફ કરે, રિલેટિવ આત્મા કરે છે કે રિયલ આત્મા કરે છે? અભી અભી જો પુરુષાર્થ હોતા હે રિયલ હોતા હે તો રિયલ આત્મા ખુદ ખુદ નહીં કરતા હે, ઉનકી એક શક્તિ બહાર નીકળતી હે જિસકો પ્રજ્ઞા બોલા જાતા, પ્રજ્ઞા વો પ્રજ્ઞા શક્તિ કરતી હે વો જબ મોક્ષે જાતી જાને કી વખત વો પ્રજ્ઞા શક્તિ ઇસમે એકાકાર હો જાય છે. વો પુરુષાર્થ ઓર વો દુનિયાદારી કા પુરુષાર્થ વો ની રિલેટિવ પુરુષાર્થ હમારા પાસ હોલ્ડિંગ વી ડુ સમથિંગ રોંગ. તુમને તુમને કિસી કિસી રે કોઈ આદમી ને ગાળ ગાળી દિયા તો તુમ ક્રોધ તુમ ગુસ્સા હો ગયા, એ પુરુષાર્થ રિલેટિવ પુરુષાર્થ. ઓર ગુસ્સા હુઆ ઇસકા ફલ બહોત ખરાબ આ જાયેગા, ઓર તુમને સમતા રખ લિયા વો ભી પુરુષાર્થ, ઇસકા ફલ બહોત અચ્છા આ જાયેગા. કભી ગુસ્સા હોતી નહીં કિસકી સાથ? લોકો સાથે ગુસ્સે થઈ જવાય કોઈ વાર. તમારા ઘર કી દીવાલ ગુસ્સે હોતી આપકી રાત? તો એસા દીવાલ કી માતો રહેના ચાહીએ ભીત અચ્છા આપને અપને સે અપને સે ભીત અચ્છી હૈ દાદા. ભુલાભાઈ પૂછે છે, ભુલાભાઈ કે પ્રજ્ઞા અને અજ્ઞા જરા સ્પષ્ટ કરી આપો ને. જ્ઞાન નતું ત્યાં હતી અજ્ઞા હતી. રાધે નો સવાલ છે કે આપણે પશ્ચાવો થાય ને આપણે કોન્શિયન્સ કહીએ ને, કોન્શિયન્સ કોન્શિયન્સ અને આત્મામાં શું ફરક છે? કોન્શિયન્સ તો જબ માણસ મર જાતા હે ને તો કોન્શિયન્સ ભી મર જાતા હે, આત્મા મર જાતા હે. માણસ મર જાતા હે તો કોન્શિયન્સ ભી મર જાતા. સો વેન now when we say something is saying is not correct, that is atma, after jnana. But when the man is living, what is it? Before jnana, this is the truth. Dada, jnana pehla apanne radai maathi kai chetavani mole ke avu na karvu joiye? Radai maathi kai chetavani mole jnana pehla ke avu badhu khotu kaam na karvu joiye? Te conscience kevaya ane jnana pachi atma kevaya evu kharu? ખુદ કો જાણ લિયા વો આત્મા કહેવાય, ઓર ખુદ કો જાણને કી ક્રિયા હૈ ઉસને વો જિંતી સચ્ચી બાત જાણ લેતા હૈ વો સબ આત્મા કી બાત હૈ. જ્ઞાન તુમકો હેલ્પ કરતા હૈ. ऐसा मत करो बोलता है नी वो ज्ञान है. બેન પૂછે છે કે આ ભગવાન છે, ભગવાન નો આવિર્ભાવ આ રિલેટિવ જગત માં હોય છે? ભગવાન નું મેનિફેસ્ટેશન આ જગત માં રિલેટિવ માં હોય છે? મેનિફેસ્ટેશન taking human form or anything. Avirbhav, that form, with form. Avirbhav hota hai. Avirbhav. હા તો ભગવાન ભગવાન નિમિત્તે બરોબર સાયન્ટિફિક સકળ એવિડન્સ છે. ભગવાન ક્યાં કરવા વાળા, ભગવાન ભગવાન એસી શક્તિ નહી કે શાક બના દે આપડે બોલે ભગવાન શું ક્યાં કરેગા, ક્યાં છે ઉસકા હાથ નહીં પાંવ નહીં ક્યાં કરેગા. બટ કૃષ્ણ ભગવાન લિવડ ઇન મથુરા નો. It is not right, it's not true. You know that Krishna or Mahavira. Bhagwan ko aat paav nahi to kya karega, saak kaise banagi? Aur tum bana dega. Bhagwan kya karega? Manifestation kya karega? But you know, in the Gita, it's said, ઇતના મારતી ખા જાતા હૈ તો ઇસકા ફલ ક્યા મિલતા હૈ? બેભાન થઈ જાય, મર જાતા હૈ કિતના દિન. તો ક્યા ભગવાન ને માર દિયા? એસી ભગવાન ભગવાન મેનિફેસ્ટેશન હેતા હૈ નહીં. વો તો એ સબ લોગ એસે દિખતા હૈ. ભગવાન તો ભગવાન હૈ હરેક ટાઈમ, ઉસકો કુછ હુઆ નહીં, ઉસકો કુછ હોને વાલા હૈ નહીં, હુઆ હી નહીં, હોને ગા હોયેગા નહીં. ભગવાન તો ભગવાન એમ કે છે. તો પછી દેવીઓ ની જે ભક્તિ કરે છે, દેવીઓ અંબા માતા કાકા માતા બધી દેવીઓ ની જે ભક્તિ કરે છે એ શું છે? એ બરોબર છે, પ્રકૃતિ પૂજા છે. આત્મા કી પૂજા નહીં હૈ, પ્રકૃતિ પૂજા હૈ. વો પ્રકૃતિ કે અચ્છી કરને કે લિયે, પ્રકૃતિ કા કોઈ હેલ્પિંગ ચાહીએ, ઇસલિયે યે વો ખોટા નહીં હૈ. એમ કે પેલું શિવ અને શક્તિ ની વાત છે ને, શિવ અને શક્તિ ની વાત. એ શિવ એટલે ભગવાન છે, પણ એની શક્તિ પ્રગટ નથી, વ્યક્ત નથી થયેલી. અને આજે શક્તિ છે પ્રકૃતિ ની, એ છે તો વ્યક્ત પ્રગટ થયેલી છે, પ્રકાર વ્યક્ત થયેલી છે. શિવ અને શક્તિ, શિવ છે તો વ્યક્ત નથી, અને શક્તિ છે તો વ્યક્ત થયેલી છે. કઈ છે શક્તિ? શક્તિ કે શક્તિ ના શક્તિ તો મશીનરી કે અંદર હૈ. હવા કા રેલવે લાઈન સબ લે જાતી હૈ, ઓર શિવ ક્યા લે જાયેગા? સી ઇટ ઇઝ બટ સી સાયન્ટિફિકલી ઇફ યુ હેવ અ ડેમ ટુ સ્ટોર વોટર ધેટ હેઝ ટ્રેમેન્ડસ અમાઉન્ટ ઓફ એનર્જી રાઈટ, બટ ઇટ અનમેનિફેસ્ટેડ. ધેટ વોટર ઇઝ ધેર ઇન ધ ડેમ, the potential is there, you can generate electricity. So what is that power in that water? It is, you see, it looks that it's, but it has the shakti. ऐसी शक्ति नहीं है, मटेरियल शक्ति नहीं है, मटेरियल वो तो मैकेनिकल है। और रेलवे इंजन कितना डब्बा ले जाता है, और चीज क्या ले जाएगा? બોમ્બ કી જીતની શક્તિ હૈ કી ક્યા શક્તિ શિવ કી શક્તિ કી રહેતી ભગવાન મેં એસી શક્તિ નહીં હૈ જૈસી મટીરિયલ શક્તિ ઇસમેં નહીં હૈ ઓર શિવ મેં ભી એસી આપ મટીરિયલ શક્તિ કી બાત કરતે હૈ ના કહેતે તો બીજી કોણ સી શક્તિ હૈ દાદા રામમોહનભાઈ પૂછે છે કે ધરતી કમ થાય અને જ્વાળામુખી ફાટે એ બધું કઈ શક્તિ કરે છે? બધું વ્યવસ્થિત શક્તિ હરેક ચીજ કરે. એવિડન્સ ઉભો થયો એ બધી ભેગી થઈ કે જરા કઈ કાચું રહ્યું હોય તો ભેગું થયું પૂછ્યું અડા રાત Ask Dada about Vyas. We hear about Vyas. What, when and what? દાદા વેદ વ્યાસ, વેદ વ્યાસ ક્યારે થઈ ગયા? વેદ વ્યાસ તો આપણી લખેલા છે, વેદ વ્યાસ કેટલા વેદ વ્યાસ થઈ ગયા? આવું કાલી માફ કરું તો હા, કૃષ્ણ કેટલા થઈ ગયા, વેદ વ્યાસ કેટલા થયા, મહાવીર કેટલા થયા, શંકરદેવ કેટલા થયા, કેવા માફ કરી દીધું? હા કૃષ્ણ ભી બહુ હો ગયા, મતલબ એસા રાવણ ભી બહુ હો ગયા, ઓર વેદ વ્યાસ કે ભી મુકે બસ. Yeah, but see, tell Dada, you know, people ask you these things, but if you want to tell somebody something new, well, especially Dada, he was there. વસંતભાઈ માં શૈલેષ ચર્ચા કરતા હતા ત્યારે વાત નીકળેલી કે જ્ઞાન પહેલા કે જ્ઞાન લીધા વગર કોઈ વ્યક્તિ પાંચ આજ્ઞા પાળવાની કોશિશ કરે અને જ્ઞાન લીધા પછી પાળવાની કોશિશ કરે એમાં શું ફરક છે? દાદા ને ચશ્મા ચડાવ્યા તા, દાદા ને દૂર નું મારા ચશ્મા થી દેખાય છે એટલે મને ક્યાં આપો પહેર્યા. દાદા મારો મારો સવાલ છે શૈલેષભાઈ નો છે. આમ તો શૈલેષભાઈ પૂછે છે કે જ્ઞાન પહેલા જ્ઞાન લીધા વગર પાંચ આજ્ઞા કોઈ પાળે અને જ્ઞાન લીધા પછી પાળે એ બે માં શું ફરક છે? કોઈ પાળી શકે ને? રિયલ રિયલ કેવી દેખી શકે એ પાળી શકે ને? રિયલ દેખાય છે, રિયલ ના દેખાય તો વ્યવસ્થિત સમજાય નહીં, સંભાવ નીકળતા નહીં. શક્તિ મૌના જો કે છે ને તો આપડે તો હું કોક ને ભાઈ ને સમજી પડે તો અડધા કલાક માં જીતી જાય ભાઈ, એને આવું ચિંતી જાય. તો ધણી આવું સીધો થઈ જાય મને કરતા નહીં આવડતું. સારો માણસ છે એ તો ક્ષત્રિય છે, ગાળો તો બોલે હંમેશા. ક્ષત્રિય ગાળ ના બોલે બીજું શું બોલે? થાય બમણ છે મોનાબેન કે છે કે આ દુર્ગા માતા આ બધી શક્તિઓ ની પૂજા કરે છે, દક્ષિણ માં બધી પૂજા કરે છે દુર્ગા માતા ની, રોગ હોય ખરાબ થઈ ગઈ હોય, ઝઘડા હોય ખરાબ થઈ ગઈ હોય, તો પછી આમ પૂજા કરી સારી થાય કીલે પછી. એટલે આ પુરુષ ની શક્તિ અને પ્રાકૃત શક્તિ એ બે જણ છૂટા પાડી સમજાવ. આ લોકો ભગવાન ની શક્તિ અને પ્રકૃતિ ની શક્તિ ગોટાળો થાય છે. ભગવાન શક્તિ ભગવાન કઈ મિકેનિકલ છે? આ તો એ સમજાવો ને. ના એ બધા સમજી ગયેલા છે. એ પૂછે છે દાદા તને શું સમજાય પછી? કોઈ ની બૂમ ના પડે એટલે દુર્ગા માતા થઈ જાય. છોકરા ની છોરીઓ ની ધણી ની ધણી ના ભાઈ ની ધણી ના બાપા ની ધણી ના મામા ની ધણી ની કાકા ની કોઈ બૂમ ના પડે દુર્ગા માતા થઈ જાય. અને બૂમ પડે દાદા. વસંતભાઈ કે છે કે સ્ત્રીઓ તો દુર્ગા માતા થઈ જાય, પુરુષો એ શું થવાનું? રામે જેવું સીતા જોડે લખણ આપે એવા લખણ વાપરેલું રામ થઈ જાય. એક પ્રતિવ્રત ને મહિના માં 5000 એનો સંબંધ હતો રહેતો હતો સ્ત્રી નો. થાય તો હેરાન થઈ જાય. આ તો દાડા માં 4 વખત ખાય ને 4 વખત જાડે ફરવા જાય. પેલા કાળા બાબુ એવું ના કરે, બધું કોન્ટ્રોલ જીવન બગાડે નઈ. એટલે સ્ત્રી જ રામ થાય છે અને સ્ત્રીઓ દુર્ગા સ્ત્રી જ થાય છે. આ દુર્ગા થઈ જાય કામ કાઢી નાખે ને. આપડે ફરી જઈએ ત્યારે દુર્ગા થયેલી હોય તો મને બઉ ગમે. બધા લસ થઈ ગયેલા ધંધો ધરાવ ને તેને સાહેબ કહું. આપડે બે તારે જાણું. હા ખતી ન ના કે અમે શું વિચાર છે આવું થયા, તમે તો વોટ ને ટેકવાનો પાડી દો. વેલ્યુ વાળા એક એક શબ્દ દાદા ના સોલેલા એમાં ગમે તેવા શબ્દ હોય. શું કહ્યું આવું જ્ઞાન મળ્યું પુરુષ થયો પુરુષોત્તમ હો જાઓ પુરુષ હો ગયા બાદ પુરુષોત્તમ યોગ ચાલુ હોતા હૈ પુરુષોત્તમ યોગ ગવર્મેન્ટ હૈ પુરુષ હૈ ફુલ ગવર્મેન્ટ નહી બોલા તક ઇન્ટીમ ગવર્મેન્ટ હૈ વહાં તક જગ વહાં તક ફાઇલ કા નિકાલ કરને કા હૈ વહાં તક और ललिता को कोई प्रश्न है अभी? Do you have any question? फाइलों ने पांच चेक अजय तेरे कभी नहीं कि पुरुषोत्तम सब हुआ ऐसा फाइलों ने जहाँ से भी निकालना था जहाँ से भी इंटरिम गवर्नमेंट रहे थे तो के बद झड़पी में झड़पी रस्तों का हो कि बड़ी फाइलों में थी निकली जाए निकाल थी जाए फाइलों ने निकाल थी जाए ना मटन झड़पी करना रहा तेरे का अटली पड़ा था. Yeah, don't go behind. No, I'm sorry. What the question was, supposing you make a list, you want to exhaust that, you want to say that every, you're constantly thinking of that. Is that okay? Will that help? We don't do anything. લક્ષમાં કાયમ એ જ છે કે આપણે ફાઇલો નો સંભાળ નિકાલ કરવો છે, પૂરો કરી ફાઇલો પતાવી, આપણે એના માટે કશું કરતા નથી. આપડે કઈ મારે કોલેજ માં આ કોલેજ માં જવાનું નિશ્ચય છે માટે ચાલ્યું ટ્રાય કરવું પડે જવાનું એમની પેલા ના પ્રશ્ન છે દાદા. આ ફાઇલો ઝડપી નિકાલ કરો એવી રીતના હું નથી કહેવા માંગતો, હું એમ કહેવા માંગુ છું કે હું નિશ્ચય કરું અને સતત મારા ભાવમાં રાખું કે મારે ફાઇલો નો સંભાળ નિકાલ કરી નાખવો છે, તો એ બરાબર કહેવાય? નિશ્ચય બરાબર છે પણ પછી નિશ્ચય પ્રમાણે વર્તે છે કે નહીં તે પણ જોવું પડે ને. એ તો હું જોઈશ કે છે, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. કલાબેન પૂછે છે બ્રહ્માંડ નું સુખ એટલે કેવું સુખ? નિરુબેન લલિતાબેન પૂછે છે કે શુદ્ધાત્મા ને તો કોઈ ઈચ્છા ના હોય, શુદ્ધાત્મા ને કોઈ ઈચ્છા ના હોય, પણ કે ઘણા લોકો ઘણા લોકો નો એવો મત છે અમુક લોકો નો એવો મત છે કે તમે નિરીક્ષક થશો તો તમે પૂર્ણ થશો. પણ જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી કે ઈચ્છા તો રહેવાની જ કે છે. સિદ્ધાર્થમાં ક્યાં રહેવાની? તો મન ને ઈચ્છા રહેવાની છે, અહંકાર ની ઈચ્છા રહેવાની, એ તો રાખવાની છે. ના રહેતી હોય તો રાખવાની, જલેબી ખાવાની છે, બીજું ખાવાનું છે, બધું ખાવાનું. And that Lalita may have that for the king. But that is not a Lalita, not Sutra. And that is not a Sutra. No. Discharge. Discharge. Shubha, you don't have any? Shubha, you don't have any? Bolo kala. Brahman. Joya, please. Aki Dindu, Aki Dindu, Aki Dindu, Brahman, Aki Dindu. પેલું વાત કરેલી ને આપે કે બ્રહ્મા ના એક દિવસ નું સુખ આપણા લોકો ને આખી બ્રહ્મા ને કઈ સુખ જ ના થાય. બ્રહ્મા સુખ આપ્યું, બ્રહ્મા ને સુખ આપ્યું. તો ના એક દિવસ નું સુખ તો દે યાર એ છે સિદ્ધ લોકો, એનું એક દિવસ નું એક એક મિનિટ નું બ્રહ્માંડ શું ક્યારે બોલ્યા? ગણિતાની વાત નહીં, કલાબેન પૂછે છે. બ્રહ્માંડ તો સુખ જ ના હોય બિચાર. બ્રહ્માંડ બ્રહ્માંડ તો ઘડી ઘડી કરે આખો દાડો પાડા ને ભેંસ ને બેસી ને પાડા મળું કરે ત્યારે શું ખોવાય બધું. ભૌતિક સુખ કહેવાય, ભૌતિક સુખ ની વાત કરું. મોક્ષ માર્યા પછી જે સુખ મળે ને એ જુદું કે છે કે તમને મોક્ષ નું એક મિનિટ નું જો સુખ તમારું જો ત્યાંથી અહીંયા નીચે ઉતરી આવે તો એક વર્ષ દાડા સુધી આખી દુનિયામાં સુખ સુખ રહે. એટલું બધું સુખ કંપની આપણે સમજાય એટલા માટે શબ્દ માટે એનું સુખ એવું હોય મોક્ષમાં. એ બધું ભૌતિક સુખ સમજુ આ બ્રહ્માંડ નું સુખ એ બધું ભૌતિક સુખ પર્સનાલિટી ભૌતિક સુખ એટલે વિનાશી સુખો એ ઇન્દ્રિય સુખો એ સુખ આ બધા વિનાશી હોય ટેમ્પરરી એડજસ્ટમેન્ટ હોય. હું કલાબેન છું એ ટેમ્પરરી એડજસ્ટમેન્ટ, સુખ એ ટેમ્પરરી જ હોય. હું સિદ્ધાર્થમાં એ પરમાનન્ટ એડજસ્ટમેન્ટ, અરે સુખ એ પરમાનન્ટ. ચાલો પછી અશોકભાઈ પૂછે છે કે ઘણી વ્યક્તિઓને એક સાથે બે સ્પ્લિટ પર્સનાલિટી હોય, બે જુદા જુદા વ્યક્તિત્વ હોય. અમુક ટાઈમમાં એનું અમુક ટાઈપનું વ્યક્તિત્વ હોય, કોઈ વખતે એનું જુદું ટાઈપનું વ્યક્તિત્વ હોય. એક જ વ્યક્તિમાં જુદા જુદા વ્યક્તિત્વ હોય અને એને પોતાને ખબર ના હોય, પોતાને યાદ પણ ના હોય પેલું વ્યક્તિત્વ હોય. ત્યારે કોઈ વખતે રાત્રે છે તો વેશ્યાની જેમ નાચતી અને સવાર દિવસના જો તો સાધ્વી જેવી હોય. આવું સ્પ્લિટ પર્સનાલિટી કે એને તો આવું એક છોકરીમાં 13 જાતની સ્પ્લિટ પર્સનાલિટી હતી. એ વ્યક્તિ નું મન કેવું હોય, કેવી જાતનું કામ કરતું હોય, તે રીતે શું કામ કરે? એમાં કહો છો ઓછી કઈ આત્માની વાત છે? ના ના, આત્માની વાત નહીં મળે, એ તો પ્રોબ્લેમ છે. ભાઈ આપણે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર નું જે છે ને સ્પીડ પર્સનાલિટી, મન કેમ કેવી રીતે કામ કરતું હોય છે? 13 ચિત્ત હોય, 13 મનો અને 13 ઇટ્સ અ ડિફરન્ટ પર્સનાલિટી. ઓકે, એને ચિત્ત હોય, એનું ચિત્ત પણ જાય બધું. he must be having, she must be having 13 chit and 13 man. કેટલાક લોકો માનસિક બીમારી વાળા હોય છે, તો કે એ લોકો કે છે એમના પાછલા કર્મ નો ડિસ્ચાર્જ ભોગવતા હોય છે, પણ અત્યારે તો એ લોકો અત્યારે આ ભાવ માં તો અંજાણે બધું જે કરે છે કરે છે, જ્યાં એક જાણીને નથી કરતા કશું, તો એને પછી આવતા ભાવ માટે શું ચાર્જ થાય? ના ચાર્જ થાય ને અજાણ્યું ભગવાનું જાનવર માંથી ને આ ચકલા બકલા થઈને મરઘડા થઈને બધું થઈને ભોગવવાનું. અજાણી કરેલું અજાણ થી ભોગવવું પડે, જોઈ ને કરેલું જોઈ ને ભોગવવું પડે. પણ એનો પ્રશ્ન એવો છે કે અજાણતા કર્મો ઓછું બંધાય, બધી જાતના ક્રોધ માન માયાલો બધું થાય ને, ક્રોધ માન માયાલો બધું થાય ને, એ બધા આને થાય ને નહીં થાય, અને એ જ કર્મો. અજાણ થી દેતા માં હાથ પડે બેન, આપડે અજાણ થી આમાં આપડે હાથ દેતા પડે તો દેતા શું કે કેમ અજાણ થી પડે? આપડે કઈ અજાણ થી પડે તું શું કેમ દાજો તું ના ચાલે? રિલેટિવ ના દ્રષ્ટા કોણ? પુરુષોત્તમની અવસ્થા પહેલા પુરુષોત્તમ થાય એ સ્ટેજ ની પહેલા દ્રષ્ટા કોણ? રિલેટિવ નો દ્રષ્ટા કોણ? પુરુષ હોલ પુરુષ હોતા નહીં, જબ પુરુષ બોલા જતા હૈ, પણ ડિગ્રી પુરુષ હોતા હૈ. ડિગ્રી પ્રજ્ઞા થાય છે પછી દાદા એવું નથી પૂછવા માંગતા, એમ પૂછવા માંગે છે કે અત્યારે હવે અમને જ્ઞાન મળ્યું ને, તમે પેલી વાત કરેલી ને કે પ્રજ્ઞા છે, તો તમારી ઇન્ટ્રીમ ગવર્નમેન્ટ પ્રજ્ઞા તપાઈ એ પુરુષે પુરુષ તરીકે એ છે હવે તમારી, અને પુરુષોત્તમ થતા સુધી એ રહેશે. તો હવે એમ પૂછવા માંગે છે કે હવે અમારી દશામાં હવે આ રિલેટિવ નો દ્રષ્ટા કોણ? અત્યારે અમારા માટે આ રિલેટિવ નો દ્રષ્ટા કોણ છે? ડિસ્ચાર્જ જોવાનું છે, તો ડિસ્ચાર્જ નો ઇગોઇઝમ છે એ જુએ છે. ડિસ્ચાર્જ ઇગોઇઝમ નામ એનો દ્રષ્ટા તમે ઇગોઇઝમ છે એમ કહ્યું ને, ડિસ્ચાર્જ ઇગોઇઝમ દ્રષ્ટા છે. પેલા ચાર્જ ઇગોઇઝમ ને ડિસ્ચાર્જ ઇગોઇઝમ દ્રષ્ટા હતો. એમનો પ્રશ્ન છે કે બુદ્ધિ દ્રષ્ટા કહેવાય? આઠ નો માલિક જે ઇગોઇઝમ છે ને તે દ્રષ્ટા છે. और बुद्धि ना मालिक जे ईगोइज्म है ते ज्ञाता है और ज्ञाता दृष्टा है वो इंद्रिय ज्ञाता दृष्टा नॉट अत इंद्रिय नहीं समझ में नहीं आया થોડું સમજાયું કે છે સમજી કરવાનું શું આપડે આ મેં કાપી મારે આ તો દેખાવાની જરૂર જ નહીં અનનેસેસરી પ્રોબ્લેમ છે આ તો અનનેસેસરી પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ વિશે જરૂર પડી અત્યારે બોલ તમે જરૂર જ નહીં અનનેસેસરી નેસેસરી જ નથી આ શું ફાયદો નથી મને એમ થયું કે હું રિલેટિવ ને દ્રષ્ટા તરીકે જો હું દ્રષ્ટા હોઉં એટલે કયા સ્ટેજ પર છું અત્યારે તમે રિલેટિવ ને દ્રષ્ટા તરીકે જુઓ છો યુ આર એક્સપિરિયન્સિંગ ધેટ આઈ સો યુ વોન્ટેડ ટુ નો એમ કે છે કે અત્યારે હું આ રિલેટિવ ને દ્રષ્ટા તરીકે જોઉં છું એવું મને અનુભવમાં આવે છે એટલે મને જાણવાની ઈચ્છા થઈ કે આ કોણ જુએ છે જ્ઞાતા દ્રષ્ટા હારી નહીં રિલેટિવ માં નહીં રિલેટિવ ને રિલેટિવ દેખે બરોબર રિલેટિવ કોઈ દેખ દેખાય રિલેટિવ ને જોવાનું બસ તો એક પૂછે છે દાદા રિલેટિવ નો દ્રષ્ટા કોણ છે આત્મા પ્રજ્ઞા નામ કહી શકીએ આત્મા